શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 25મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, રૂપ વર્ણ અને શબ્દથી યુક્ત ક્ષમાવાન અસૂયારહિતના સત્કુળમાં જન્મેલા પૂર્વાપરના અનુસંધાનવાળી સ્મરણ શક્તિ ધરાવતા બુદ્ધિમાન નીતિમાન અક્રૂર સ્વભાવના સત્કાર પામેલા કોઈના દોષનું દર્શન નહીં કરનારા શૂરવીર વિદ્વાન અને સર્વથા રાજાના હિતેચ્છુ આવા અનેક ગુણોથી યુક્ત પુરુષને રાજાએ પોતાનો મંત્રી બનાવવો. સુહૃદજન કોને જાણવા, તે કહું છું. સત્કુળમાં જન્મેલા શીલ સંપન્ન ઇંગિતજ્ઞ અર્થાત મુખનો હાવભાવ જોવા માત્રથી પરના અભિપ્રાયને જાણનારા નિષ્ઠુર સ્વભાવરહિત ક્યા દેશમાં અને ક્યા કાળમાં શું કરવું તેમના વિધિને જાણતા શૂરવીર ધીરજશાળી હિતેચ્છો સ્વભાવના જ્ઞાન વિજ્ઞાન સંપન્ન પોતાના અને પારકા સ્વભાવને જાણી જનારા સત્યનિષ્ઠ અને સંતુષ્ટ આવા અનેક ગુણોથી યુક્ત જે પુરુષો હોય તેમને પોતાના સુહૃદજનોમાં સ્થાપવા. મદદ કરનાર મંત્રી અને દ્રવ્ય સંપત્તિ આદિ સાધનના ઉપાયો, દેશ અને કાળનો વિભાગ અને કાર્યસિદ્ધિમાં કોણ વિરોધી છે તેને જાણવાનો પ્રકાર અને કાર્યસિદ્ધિ, આ પાંચ રાજકાજ કરવા માટેના મંત્રણામાં ઉપયોગી પંચ અંગો કહેલા છે. રાજાએ મંત્રણાનું કામ પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખવું. અલ્પબુદ્ધિવાળા દીર્ઘસૂત્રી આળસુ અને બળહીન પુરુષોની સાથે મંત્રણા ન કરવી. નિદ્રા અને આળસને રાજાએ જીતવા તેમજ વિદ્યાનો ધનનો અને કુટુંબનો મદ છોડીને જ્યાં સુધી કાર્ય નિષ્પન્ન ન થાય ત્યાં સુધી મંત્રણાને ગુપ્ત રાખવી. રાજાએ મહેલમાં પર્વતના શિખર ઉપર અથવા તૃણાદિકના આવરણે રહિતના વનમાં અને એકાંત સ્થળમાં નીતિશાસ્ત્રના રહસ્યને જાણતા પુરુષની સાથે રૂઢી રીતે મંત્રણા કરવી. જળ વગરનો રણપ્રદેશ, ભૂમિ પર્વત વૃક્ષો, જળની ખાઈ અને મનુષ્યો આ છ રાજ્યના કિલ્લા કહેલા છે. તેમાં છેલ્લો મનુષ્ય કિલ્લો શત્રુઓને ઉલ્લંઘવો અતિશય કઠિન છે. સકલ જનોનું કલ્યાણ ઈચ્છતા રાજાએ ચારે વર્ણના જનો ઉપર નિત્ય દયા રાખવી. દયાથી સારી રીતે રક્ષાયેલી પ્રજા રાજાનો યશ વધારે છે. મદ્યપાન કરવાના સ્વભાવવાળા જનો, જુગારી મનુષ્યોને છેતરનારા ધૂતારાઓ પાખંડીઓ પરાંગનાઓમાં આસક્ત ખરાબ શીલવાળા તથા નટ અને ચારણ આદિક જનોથી રાજાએ પ્રજાનું રક્ષણ કરવું. રાજાએ ધનવાન જનોને હંમેશા માન આપવું, કારણ કે ધનવાનો લોકધારક હોય છે. રાજાએ ફળોવાળી વનસ્પતિનો ક્યારેય પણ છેદ કરવો નહીં. વળી આજીવિકા રહિતના બ્રાહ્મણોની આજીવિકા કરી આપવી, તે વિપ્રોનો આપત્કાળથી ઉદ્ધાર કરવો, તેમને ક્યારેય પણ દુઃખ આપવું નહીં. રાજાએ ગરીબ અનાથ અને વૃદ્ધજનોના આંસુ લૂછવા, તેઓને આનંદ આપનારો રાજા ક્યારેય દુઃખી થતો નથી. આપત્કાળના સમયમાં તો દીર્ઘસૂત્રી ન જ થવું, કારણ કે કરવા યોગ્ય કાર્યનો તત્કાળ નિર્ણય લેનાર રાજા ઈચ્છિત સુખને પામે છે અને દીર્ઘસૂત્રી રાજા નાશ પામે છે. ગાય અને બ્રાહ્મણનું હિત કરવું અને તેઓને માટે શૂરવીરની સાથે પણ યુદ્ધ કરવું. બ્રાહ્મણનું અન્ન હરણ કરવું નહીં ને તેમની ખેતીમાં વિઘ્ન પણ ન કરવું. જે જનોનું જે આજીવિકાનું સાધન હોય, જેમ કે સુથારનો વાંસલો, કરવતી ખેડૂતનું હળ, દરજીની સોય આદિક જે સાધન વડે પોતાની આજીવિકા ચલાવતા હોય, તે મનુષ્યનો સર્વસ્વનું હરણ કરવા જેવો કોઈ મોટો અપરાધ થઈ જાય, છતાં પણ આજીવિકાના સાધનો સિવાયનું હરણ કરવું પણ આજીવિકાના સાધનો લઈ લેવા નહીં. તેમજ આયુધથી જીવતા યોદ્ધાદિકના આયુધનું હરણ ન કરવું, ગાડા સાંતી આદિક સાધનોથી જીવતા ખેડૂતોના તે સાધનોનું હરણ ન કરવું, વૈશ્યાના આભૂષણોનું હરણ ન કરવું, તેમજ વાજિંત્ર ઉપર જીવતા પુરુષોના વાજિંત્રો પણ સર્વસ્વ હરણ કરી લેવા જેવો અપરાધ કર્યો હોય છતાં ન હરવા. હે વિપ્ર, આ લોકમાં મનુષ્યોના આજીવિકાના સાધનોનું હરણ કરવું તે તલવારાદિકના પ્રહાર કરતાં પણ અધિક દોષકારક કહેલું છે. તેથી ધર્મને જાણતા રાજાએ આજીવિકાના સાધનો તો ક્યારેય પણ કોઈના હરવા નહીં. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ મંત્રી આદિકનું નિરૂપણ કર્યું એ નામે 25મો અધ્યાય પૂર્ણ થયો.